શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંદ સોળમો અધ્યાય. બંદીજનોએ કરેલી મહારાજ પૃથુની સ્તુતિ. શ્રી મૈત્રેયજી કહે છે, મહારાજ પૃથુએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે તેમના વચનામૃતનું આસ્વાદન કરીને સૂત વગેરે ગાયક લોકો ઘણા પ્રસન્ન થયા. પછી તેઓ મુનિઓની પ્રેરણાથી તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. તમે સાક્ષાત દેવશ્રેષ્ઠ શ્રી નારાયણ જ છો કે જેઓ પોતાની માયાથી અવતીર્ણ થયેલા છો. અમે તમારા મહિમાનું વર્ણન કરવા સમર્થ નથી. તમે જન્મ તો રાજા વેરના મૃત શરીરમાંથી લીધો છે, પણ તમારા પૌરુષનું પરાક્રમનું વર્ણન કરવામાં બ્રહ્મા વગેરેની બુદ્ધિ પણ બ્રહ્મમાં પડી જાય છે. તેમ છતાં પણ તમારા કથામૃતના આસ્વાદનમાં આદરભાવ રાખીને મુનિઓના ઉપદેશ અનુસાર તેમની જ પ્રેરણાથી અમે તમારા પર પ્રશંસનીય કર્મોનો થોડો વિસ્તાર વર્ણન કરવા ઈચ્છીએ છીએ. તમે શ્રી હરિના કલા અવતાર છો અને તમારી કીર્તિ ઘણી ઉદાર છે. ધર્મધારકોમાં શ્રેષ્ઠ આ મહારાજ પૃથુ સંસારને ધર્મમાં પ્રવૃત્ત કરીને ધર્મની મર્યાદાનું રક્ષણ કરશે તથા તેમના વિરોધીઓને દંડ આપશે. આ એકલા જ અવારનવાર પ્રજાનું પાલન પોષણ અને અનુરંજન વગેરે કાર્યો અનુસાર પોતાના શરીરમાં વિભિન્ન લોકપાલોની મૂર્તિઓ ધારણ કરશે તથા યજ્ઞ વગેરેના પ્રચાર થકી સ્વર્ગલોકનું અને વૃષ્ટિની વ્યવસ્થા વડે પૃથ્વીલોક એમ બંનેનું હિત સાધશે. આ સૂર્ય જેવા અલૌકિક મહિમાયુક્ત પ્રતાપી અને સમદર્શી થશે. જેમ સૂર્યદેવ 8 મહિના તપતા રહીને જળ ખેંચે છે અને વર્ષા ઋતુમાં તે જળ વરસાવી દે છે, તેવી જ રીતે આ કરવેરા વગેરે વડે ક્યારેક ધનનો સંચય કરશે અને ક્યારેક તે ધનનો પ્રજાના હિત માટે વ્યય કરી નાખશે. આ ઘણા દયાળુ થશે. જો ક્યારેક કોઈ દિન મનુષ્ય આમના મસ્તક પર પગ પણ મૂકશે તો પણ આ ક્ષમાશીલ પૃથ્વીની જેમ તે મનુષ્યના અનુચિત વ્યવહારને હંમેશ માટે સહી લેશે. ક્યારેક વરસાદ નહીં થાય અને ત્યારે પ્રજાના પ્રાણ સંકટમાં પડી જશે, ત્યારે રાજવેશધારી શ્રીહરિ ઇન્દ્રની જેમ જળ વરસાવીને અનાયાસે જ પ્રજાનું રક્ષણ કરશે. આ પોતાના અમૃતમય મુખચંદ્રના મનોહર સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી સમસ્ત લોકો ભુવનોને આનંદ મગ્ન કરશે. આમની ગતિને કોઈ સમજી શકશે નહીં. આમના કાર્યો પણ ગુપ્ત હશે તથા તે કાર્યોને સંપન્ન કરવાની રીત પણ ઘણી ગહન હશે. આમનું ધન નિત્ય સુરક્ષિત રહેશે. આ અનંત મહાત્મય અને ગુણોના એકમાત્ર આશ્રય હશે. આ પ્રમાણે આ મનસ્વી પૃથ્વીનું સ્વરૂપ વરુણની જેમ છુપાયેલું છે. મહારાજ પૃથુ વેનરૂપી અરણીના મંથનથી પ્રગટ થયેલા અગ્નિ સમાન છે. શત્રુઓ તેમના પરાક્રમ સામે ટકી શકતા નથી. તેમનું પરાક્રમ અગ્નિ સમાન પ્રચંડ છે. રાજનીતિ અનુસાર ગોપનીય રાખવા યોગ્ય પ્રત્યેક કાર્યને તેઓ એવી રીતે કરશે કે જેથી અત્યંત નિકટમાં રહેનારા પણ તેમને સમજી શકશે નહીં. પોતાના પરાક્રમથી તેમને કોઈ હરાવી શકશે નહીં. જેમ પ્રાણીઓની ભીતર રહેનારો પ્રાણરૂપી સૂત્રાત્મા શરીરના આંતરિક અને બાહ્ય સમસ્ત વ્યાપારો પ્રવૃત્તિ વ્યવહારો જોતા રહેવા છતાં પણ ઉદાસીન રહે છે, તેવી જ રીતે આ ગુપ્તચરો મારફતે પ્રાણીઓના ગુપ્ત અને પ્રગટ બધા જ પ્રકારની ક્રિયાઓ જોતા રહેવા છતાં પણ પોતાની નિંદા સ્તુતિ વગેરે પ્રત્યે ઉદાસીન જેવા રહેશે. આ ધર્મ માર્ગમાં સ્થિત રહીને પોતાના શત્રુના પુત્રને પણ જો તે દંડને પાત્ર નહીં હોય તો કોઈ દંડ આપશે નહીં, અને દંડને પાત્ર પોતાનો પુત્ર હશે તો પણ તેને દંડ આપશે. ભગવાન સૂર્ય માનસોત્તર પર્વત સુધી જેટલા પ્રદેશને પોતાના કિરણોથી પ્રકાશિત કરે છે તે સઘળા ક્ષેત્રમાં આમનું નિષ્કંટક રાજ્ય રહેશે. આ પોતાના કાર્યોથી બધા લોકો ભુવનોને સુખી કરશે, તેમનું રંજન કરશે. આમના મનોરંજક ક્રિયાકલાપોને કારણે પ્રજાજનો આમને રાજા કહેશે. આ ઘણા દૃઢ સંકલ્પ સત્ય પ્રતિજ્ઞ બ્રાહ્મણ ભક્ત વૃદ્ધોના સેવક શરણાગત વત્સલ સર્વ પ્રાણીઓને માન આપનારા અને દીનજનો પર વાત્સલ્ય દાખવનારા થશે. આ પર સ્ત્રીઓમાં માતૃવત ભક્તિ દાખવશે, પત્નીને પોતાના અડધા અંગ સમાન માનશે, પ્રજા પર પિતૃવત પ્રેમાળ અને બ્રહ્મવાદીઓને સેવક થશે. બીજા પ્રાણીઓ આમને એટલો જ પ્રેમ કરશે કે જેટલો પોતાના શરીરને કરે છે. આ સુહૃદોના આનંદની વૃદ્ધિ કરશે. આ હંમેશા વૈરાગી મનુષ્યો સાથે વિશેષ પ્રેમ કરશે અને દુષ્ટોને દંડ પાણી યમરાજની જેમ હંમેશા દંડ આપવામાં ઉદ્યત રહેશે. ત્રણેય ગુણોના અધિષ્ઠાતા અને નિર્વિકાર સાક્ષાત શ્રી નારાયણે જ પૃથુના રૂપમાં પોતાના અંશથી અવતાર લીધો છે. તેઓ સર્વના આત્મા છે. જ્ઞાનીઓને તેમના દ્વારા થનારી ક્રિયાઓ ભગવાનની લીલાના રૂપમાં દેખાય છે, પરંતુ અજ્ઞાનીઓને અવિદ્યાને લીધે તેમની ક્રિયામાં મિથ્યા ભેદ બુદ્ધિની પ્રતીતિ થાય છે. આ અદ્વિતીય વીર તથા એક છત્ર એટલે કે ચક્રવર્તી સમ્રાટ થશે અને ઉદિયાચલ પર્યંત સમસ્ત ભૂમંડળનું એકલા જ રક્ષણ કરશે તથા પોતાના જયશીલ રથ પર ચડીને ધનુષ હાથમાં લઈને પ્રદક્ષિણા કરશે. તે સમયે સર્વત્ર બધા જ લોકપાલો અને પૃથ્વીપાળ આમને ઉપસંહાર સમર્પિત કરશે. તેમની પત્નીઓ આમનું ગુણગાન કરશે અને આ આદિરાજને સાક્ષાત શ્રી હરિ જ સમજશે. આ પ્રજાનું પાલન કરનારા રાજાધિરાજ થઈને પ્રજાના જીવન નિર્વાહ માટે ગાયનું રૂપ ધારણ કરનારી પૃથ્વીનું દોહન કરશે અને ઇન્દ્રની જેમ પોતાના ધનુષ્યની અણીથી સહજપણે લીલાપૂર્વક પર્વતોને તોડી ફોડીને પૃથ્વીને સમતળ કરશે. યુદ્ધભૂમિમાં કોઈ પણ આમનો વેગ સહી શકશે નહીં. જે સમયે આ જંગલમાં પૂંછડું ઊંચું રાખીને વિહરતા સિંહની જેમ પોતાના આજગવ એટલે કે આજગવ નામના ધનુષ્યનો ટંકાર કરતા ભૂમંડળમાં વિચરણ કરશે, ત્યારે છેલ્લા યજ્ઞના અનુષ્ઠાનના સમયે ઇન્દ્ર આમનો ઘોડો હરીને લઈ જશે. પોતાના મહેલના ઉપવનમાં આમને એકવાર ભગવાન સનંતકુમાર સાથે મેળાપ થશે. આ એકલા તેમની ભક્તિપૂર્વક સેવા કરીને એવું નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરશે કે જેના થકી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે જ્યારે પૃથુરાજાના પરાક્રમો પ્રજાજનોના ધ્યાનમાં આવશે ત્યારે આ પરમ પરાક્રમી મહારાજ સર્વત્ર પોતાના ચરિત્રની જ ચર્ચા સાંભળશે. આમની આજ્ઞાનો અનાદર કોઈ પણ કરી શકશે નહીં તથા સઘળી દિશાઓને જીતીને અને પોતાના તેજથી પ્રજાના ક્લેશરૂપી કાંટાઓને કાઢીને સમસ્ત ભૂમંડળનું શાસન કરનારા થશે. તે સમયે દેવતાઓ અને અસુરો પણ આમના વિપુલ પ્રભાવનું વર્ણન કરશે. ચોથા સ્કંદ અંતર્ગત પૃથ્વી ચરિત્રમાંનો 16મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.